سورہ محمد سورہ نمبر 47 بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو موٹا مہربان نے بہت دیا والا اللہ نا نام تھی الذین کفروا وصدوا عن سبیل اللہ اضل اعمالهم والذین آمنوا وعملوا الصالحات وآمنوا بما نزل على محمد وهو الحق من ربهم كفر عنهم سيئاتهم وأصلح بالهم જે લોકો ઈમાન નથી લાવ્યા અને બીજા લોકોને પણ અલ્લાહના રસ્તાથી અટકાવ્યા છે તેમના આમાલો અલ્લાહ રદ કરી નાખશે અને જે લોકો ઈમાન લાવ્યા તથા સારા કામો કર્યા તથા મોહમ્મદ સલ્લલ્લાહ પર જે કાંઈ ઉતારવામાં આવ્યું છે તેમના ઉપર પણ ઈમાન લાવ્યા કે જે કુરાન હક છે સત્ય છે અને જે તેના પાલનહાર તરફથી ઉતર્યું છે તો અલ્લાહ તેમનાથી તેમની બદીઓ ખરાબીઓ દૂર કરી દેશે અને તેમની હાલત સુધારી દેશે الذين كفروا اتبعوا الباطل وأن الذين آمنوا اتبعوا الحق من ربهم كذلك يضرب الله للناس أمثالهم આ એ માટે કે જેઓ ઈમાન ન લાવ્યા તેઓએ તો જૂઠની પેરવી કરી જૂઠ ઉપર ચાલ્યા અને જેઓ ઈમાન લાવ્યા તેઓએ સાચે જ પોતાના પાલનહાર તરફના હકની પેરવી કરી આવી જ રીતે અલ્લાહ લોકોના સમજવા માટે તેમના જ દાખલા તેમની જ મિસાલ બયાન કરે છે પછી જ્યારે તમે નાસ્તિકોથી લડાઈમાં મુકાબલો કરો તો ગરદનો ઉડાડી દો ત્યાં સુધી કે જ્યારે તમે તેના ઉપર સારી રીતે હાવી થઈ જાઓ તો પછી બંદીવાન કરી લો અને પછી જો અહેસાન કરવો હોય તો તેમને છોડી દો અથવા ફિદ્યો એટલે કે છુટકારાનો બદલો લઈને જતા કરો જ્યાં સુધી લડાઈમાં ભાગ લેનારાઓ પોતાના હથિયાર હેઠા મૂકી દે એમ જ થવું જોઈએ અને જો અગર અલ્લાહ ચાહતે તો તે ખુદ પોતે જ તેઓથી પૂરતો બદલો લઈ લેતે પણ તમારામાંથી કેટલાકોને કેટલાકોની સામે અજમાવવા માટે પરીક્ષા માટે અને જે લોકો અલ્લાહની રાહમાં માર્યા જાય છે તેમના કામો અલ્લાહ હરગિઝ ફોગટ જવા નહીં દે અલ્લાહ તરતમાં જ તેમની રહેબરી સાચા રસ્તા પર લઈ જશે અને તેમની હાલત સુધારી દેશે અને તેમને એવી જન્નતમાં દાખલ કરી દેશે કે જેની ઓળખ તેમને પહેલાથી આપી દીધી છે એ ઈમાન લાવનારાઓ અગર તમે અલ્લાહના દીનની મદદ કરશો તો તે પણ તમારી મદદ કરશે અને તમારા પગ જમાવી દેશે અને જે લોકો ઈમાન લાવ્યા નથી તેમના માટે ફના છે અને અલ્લાહ તેમના આમાલોને નકામા કરી દેશે આ એ માટે કે અલ્લાહે જે કાંઈ ઉતાર્યું છે તેનાથી તેઓએ નફરત કરી, જેથી અલ્લાહ પણ તેમના કામોને નકામા કરી નાખશે. શું તે લોકો જમીનમાં હર્યા ફર્યા નથી કે તેઓ જોઈ લેતે કે જે લોકો તેમની પહેલા હતા તેમનો કેવો અંત આવ્યો. અલ્લાહે તેમનો સર્વનાશ કરી નાખ્યો અને આ નાસ્તિકોનો પણ તેમના જેવો જ અંત આવશે. આ એ માટે કે અલ્લાહ તે લોકોનો મદદગાર છે કે જે લોકો ઈમાન લાવ્યા છે, અને એ કે ઈમાન નહીં લાવનારાઓ માટે કોઈ પણ મદદગાર નથી. બેશક જે લોકો ઈમાન લાવ્યા ને સારા કામો કર્યા તેમને અલ્લાહ એવી જન્નતોમાં દાખલ કરી દેશે કે જેના નીચે નદીઓ વહે છે, અને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ આ દુનિયામાં જ એવી રીતે લાભ ને ફાયદો મેળવે છે અને એવી રીતે ખાઈ પીવે છે જેમ કે જાનવરો ચરી ખાય છે, અને તેઓનું ઠેકાણું આગ છે. તારી આ વસ્તી કરતા કે જેના લોકોએ તને કાઢી મૂક્યો છે ઘણીએ વધારે તાકતવાળી વસ્તીઓનો અમોએ નાશ કરી નાખ્યો, અને પછી તે વખતે તેઓનો કોઈ મદદગાર ઉઠ્યો નહીં. શું તે માણસ કે જે પોતાના પાલનહાર તરફથી ખુલ્લી દલીલ પર હોય તેના જેવો થઈ શકે છે કે જેની નજરમાં તેના કામોની બુરાઈ શોભા પામી ગઈ હોય, અને તેમણે પોતાની મનની ઈચ્છાઓને મનની વાસનાઓની તાબેદારી કરી હોય? તે જન્નત કે જેનો મુત્તકીઓ અને પરહેજગારોને વાયદો કરવામાં આવ્યો છે કે તેમાં કેટલીક નદીઓ એવી હશે કે જેનું પાણી વાસી થતું નથી, ને કેટલીક નદીઓ એવા દૂધની હશે કે જેનો સ્વાદ બદલાતો નથી, અને કેટલીક નદીઓ એવા પીણાની હશે કે જે પીનારાઓ માટે ખૂબ જ સ્વાદ ભર્યો હશે, અને કેટલીક નદીઓ ચોખ્ખા મધની હશે, અને તે લોકો માટે તે જન્નતમાં દરેક રીતના સ્વાદવાળા મેવા હશે, અને તેમના પાલનહાર તરફથી મળનારી માફી પણ. ભલા આ મુત્તકી લોકો તે લોકોના જેવા હોઈ શકે છે કે જેઓ હંમેશા જહન્નમમાં રહેશે, અને જેમને એવું ગરમ પાણી પીવરાવવામાં આવશે કે તે તેમના આંતરડાને કાપી નાખશે. قالوا للذين الذين أوتوا العلم ماذا قال آنفا أولئك الذين طبع الله على قلوبهم واتبعوا أهواءهم અને એ રસૂલ તેઓમાંથી કોઈ કોઈ એવા પણ છે કે જે તારી તરફ ધ્યાન દઈને સાંભળે છે ત્યાં સુધી કે જ્યારે તારી પાસેથી ઉઠીને ચાલ્યા જાય ત્યારે જે લોકોને કુરાનનું ઇલ્મ આપવામાં આવ્યું છે તે લોકોને કહે છે કે હમણાં આ રસૂલે શું કહ્યું એ જ તે લોકો છે કે જેમના દિલો પર અલ્લાહે મહોર મારી દીધી છે અને તેઓ પોતાની મનની ઈચ્છાઓ મનની વાસનાઓ મુજબ ચાલે છે અને જે લોકો સાચા રસ્તાની પેરવી કરે છે તેમને સાચા રસ્તા પર ચાલવાની ઉત્તેજના વધારે ઈચ્છાને અલ્લાહ ઓર વધારે વધારી દે છે અને તેઓને પરહેજગારી માટેનું ઉત્તેજન આપે છે તો શું તે લોકો કયામત તેમને ઓચિંતી આવીને પકડી પાડે તે સિવાય બીજી કોઈ વસ્તુની વાટ જોવે છે તેમની નિશાનીઓ તો આવી ચૂકી છે પછી જ્યારે તે કયામત તેમની સામે આવી લાગશે ત્યારે તેમનું સમજવું તેમના શા કામમાં આવશે માટે આ સમજી લે કે અલ્લાહના સિવાય કોઈ ઇબાદતને લાયક નથી અને તું તારી ઉમ્મતના ગુનાહોની માફી માટે તથા દરેક મોમિન મરદ અને દરેક મોમિન ઔરત માટે બક્ષિશની દુઆ માંગ ને અલ્લાહ તમારા ચાલવા ફરવા અને તમારા રહેવાને સારી રીતે જાણે છે وذكر فيها القتال رأيت الذين في قلوبهم مرض ينظرون إليك نظر المغشي عليه من الموت فأولى لهم અને જે લોકો ઈમાન લાવ્યા છે તેઓ કહે છે કે જેહાદને લગતો કોઈ પાઠ કે કોઈ સૂરો કેમ ઉતારવામાં આવ્યો નથી પણ જ્યારે કોઈ સાફ અને ખુલ્લો પાઠ ઉતારવામાં આવે છે અને તેમાં જેહાદનું બયાન પણ કરવામાં આવે છે ત્યારે તું તે લોકોને જોવે છે કે તેમના દિલોમાં રોગ છે તેમના દિલમાં ઢોંગ ને દંભ છે અને તે લોકો તારી તરફ એવી નજરથી જોવે છે કે જાણે તેમના ઉપર મોત વખતે કેમ બેભાન હાલતમાં હોય એવી હાલત તેના પર સવાર થઈ જાય છે આથી તેઓ માટે ખરાબી જ છે હુકમનું પાલન કરવું અને યોગ્ય વાત કહેવી ઉત્તમ છે પછી જ્યારે મામલો પાકો થઈ જાય યાને કે લડાઈ શરૂ થઈ જાય ત્યારે અગર તેઓ અલ્લાહથી સાચા રહે તો ચોક્કસ નતીજો તેમના માટે બહેતર થાય પણ જો તમારા હાથમાં હુકુમત સરકાર કે તાકાત આવી જાય તો આ શું સંભવ નથી કે જમીન ઉપર ઝઘડા અને ફસાદ ફેલાવવા લાગી જાઓ અને કુટુંબીજનો સાથે સંબંધ તોડી નાખો એ જ તે લોકો છે કે જેમના પર અલ્લાહે લાનતને નફરીન કરી છે. પછી તેઓને બહેરા બનાવી દીધા છે અને તેમની આંખો આંધળી કરી નાખી છે. છતાં શું આ લોકો કુરાનની ઉપર વિચારને ચિંતન નથી કરતા, અથવા શું તેમના દિલો પર તાળા લાગેલા છે? બેશક જે લોકો ઉપર હિદાયત જાહેર થઈ ચુક્યા બાદ પણ તેઓ પોતાના પાછલા પગે ફરી જાય છે, એટલે કે નાસ્તિકપણા તરફ પાછા ફરી જાય છે, તો તેઓ માટે તેમ કરવું શૈતાન આસાનને સહેલું કરી દે છે અને અલ્લાહ તેમને મોહલતને ઢીલ આપે છે. આ એ માટે કે એ લોકો કે જેઓ મુનાફિકો છે તેઓ ઇસ્લામમાં રહીને તેમના દુશ્મનોને કે જેઓ અલ્લાહના ઉતારેલા કુરાન તરફ નાપસંદગી બતાવે છે તેઓને કહે છે કે અમે કેટલાક મામલામાં તમારું કહ્યું માનશું, પણ અલ્લાહ તેમના ભેદોને સારી રીતે જાણે છે. પણ તે વખતે તેમની કેવી દશા થશે, કેવા હાલ થશે કે જ્યારે ફરિશ્તા તેમનો અંત એવી હાલતમાં લાવશે કે તેમના મોઢા અને પીઠો પર માર મારતા હશે. આ એ માટે કે તેઓએ તે વસ્તુની પાછળ ચાલ્યા છે, તે વસ્તુની પેરવી કરી છે કે જે અલ્લાહને નારાજ કરતી હતી અને અલ્લાહની ખુશી તરફ નાપસંદગી અણગમો દેખાડ્યો. આથી અલ્લાહે પણ તેમના અમાલોને નકામા કરી નાખ્યા. શું તે લોકોએ કે જેમના મનમાં રોગ છે, યાની કે ઢોંગનો રોગ, એઓએ એમ સમજી લીધું છે કે અલ્લાહ તેમના કિનાઓને તેમના કપટને જાહેર નહીં કરે, અને જો અમે ચાહીએ તો તે કપટવાળા લોકો તને દેખાડી દઈએ કે જેથી તું તે લોકોને તેમના મોઢાની નિશાનીઓ પરથી પારખી કાઢે અને તું તેમની વાતચીતની છટા પરથી પણ તેમને ચોક્કસ ઓળખી શકશે. અને અલ્લાહ તમારા અમાલોને સારી રીતે જાણે છે. અને અમે તમારી પરીક્ષા જરૂર કરશું એટલે સુધી કે તમારામાંથી જેહાદ કરનારાઓ તથા સબર કરનારાઓને અમે સમજી લઈએ અને તમારી હાલતને અજમાવી લઈએ. બેશક જે લોકો ઈમાન નથી લાવ્યા અને લોકોને અલ્લાહના રસ્તાથી અટકાવ્યા અને તેમના ઉપર હિદાયત ઉઘડી ચૂકી હતી તે બાદ પણ તેમને રસૂલની વિરુદ્ધ કર્યું, તેઓ અલ્લાહનું હરગિજ કાંઈ બગાડશે નહીં અને અલ્લાહ તેમના અમાલોને ઘણા જલ્દી નકામા કરી નાખશે. يا أيها الذين آمنوا كفروا وصدوا عن سبيل الله ثم ماتوا وهم كفار فلن يغفر الله لهم. اے ایمان لاؤ نہ رہو تمہیں اللہ نو حکم مانو تتھا رسول نو حکم مانو انے تمہارا آمالو تمہارا کاموں نے نکاما بناو نہیں. بے شک جے لوکو ایمان نتھی لاویا انے لوکو نے اللہ نا رستا تھی اٹکاویا پچھی نہ ماننار نی حالت ما ناستک پنا نی حالت ما ج مری گیا تو اللہ تیم نے ہرگیز معاف نہیں کرے. فلا تهنوا وتدعوا إلى السلم وأنتم الأعلون والله معكم ولن يتركم أعمالكم. માટે નરમ થઈ ન જાઓ અને દુશ્મનો સાથે સૂલે સંપની માંગણી પણ ન કરો અને જાણજો કે તમે જ સર્વોપરી રહેશો ને અલ્લાહ તમારી સાથે છે અને તમારા કર્મો હરગિઝ નકામા જવા દેશે નહીં. ઇન્નમા અલ-હયાતુ દુનિયા લઈ વલહ વ ઇન તુમિનુ વ તતકુ યુતિકુમ ઉજુરકુમ વ લા યસઅલકુમ અમવાલકુમ ઇન યસઅલકુમ હા યુતિકુમ તબખલુ વ યુખરિજ અફવાલકુમ. આ દુનિયાનું જીવન રમત ગમત સિવાય કાંઈ જ નથી અને જો તમે ઈમાન લાવશો તથા મુત્તકીને પરહેજગાર રહેશો તો તે તમારો બદલો તમને આપશે અને અલ્લાહ તમારી પાસે તમારી બધી માલ મિલકત માંગશે નહીં. અને જો તે તમારાથી બધો માલ માંગે અને તમને તે આપી દેવા માટે આગ્રહ કરે તો તમે જરૂર કંજુસાઈ કરશો. આવી રીતે અલ્લાહ તમારો કિનો ને કપટ જાહેર કરી દેશે. લ્યો સાંભળો પણ છો, તમે તે છો કે જેમને અલ્લાહની રાહમાં કાંઈ ખર્ચ કરવા માટે બોલાવવામાં આવે છે, પણ તમારામાં કોઈ કોઈ એવો પણ છે જે કંજુસાઈ કરે છે, અને જે કંજુસાઈ કરશે તો તે પોતાની જાત માટે કંજુસાઈ કરશે, અને અલ્લાહ તવંગર છે અને તમે તેના મોહતાજ છો. અને જો તમે અલ્લાહના હુકમથી મોઢું ફેરવી લેનારા થઈ જશો તો તે તમારા બદલે બીજા લોકો લઈ આવશે, પછી તે લોકો તમારી જેમ સાંકડા મનના થશે નહીં.